سوره مؤمنون سوره نمبر 23 بسم الله الرحمن الرحيم شروع کرو چھو خوب اج موٹا مہربان نے بہو ج رحم والا اللہ نا نام تھی قد افلح المؤمنون الذين هم في صلاتهم خاشعون بے شک تے مومنو کامیاب تھے گیا કે જેઓ પોતાની નમાઝોમાં કરગરે છે આજીઝી કરે છે ને જેઓ બેહુદી વાતોથી નકામી વાતોથી દૂર રહે છે ને જેઓ ઝકાત અદા કરતા રહે છે وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ ને જેઓ પોતાના છુપા ભાગોની હિફાઝત કરે છે إِلَّا عَلَى أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ સિવાય પોતાની બીબીઓથી અથવા પોતાના જમણા હાથે મેળવેલી કનિઝોથી તો તેઓ બેશક ઠપકાને લાયક નથી પછી જે કોઈ તે સિવાયની ખ્વાહિશ કરે તે સિવાયની ઈચ્છા કરે તો તેઓ જ અત્યાચારી છે ઝાલિમ છે والذين هم لأماناتهم وعهدهم راعون ને તેઓ પણ કામયાબ થઈ ગયા કે જેઓ પોતાની અમાનતોનું તથા વચન વાયદાનું પાલન કરે છે والذين هم على صلواتهم يحافظون અને જેઓ પોતાની નમાઝોની કાળજી રાખે છે એ જ લોકો તો સાચા વારસ છે જેઓ જન્નતુલ ફિરદોસને વારસામાં લઈ લેશે જેમાં તેઓ હંમેશ માટે રહેનારા હશે وَلَقَدْ خَلَقْنَا الْإِنسَانَ مِنْ سُلَالَةٍ مِنْ طِينٍ ને ચોક્કસ જ અમોએ માણસને માટીના સત્વમાંથી પેદા કર્યો છે ثُمَّ جَعَلْنَاهُ نُطْفَةً فِي قَرَارٍ مَكِينٍ પછી અમોએ તેને હિફાજતવાળી જગ્યામાં યાની કે માના પેટમાં હિફાજતવાળા ગર્ભ જગ્યામાં મનીનું ટીપું બનાવી મૂક્યું પછી અમોએ તે મનીના ટીપાને બાજી ગયેલા લોહીનો ગોળો બનાવ્યો પછી તે બાજી ગયેલો જામી ગયેલો લોહીને અમોએ માંસનો લોચો બનાવ્યો પછી તે માંસના લોચામાં હાડકા બનાવ્યા પછી તે હાડકા પર અમોએ માંસનું ઢાંકણ ચડાવ્યું તે બાદ અમોએ તેમાં રૂહ નાખી જીવ નાખ્યો તેની એક બીજી જ આકૃતિ બીજું ઘડતરને રૂપ બનાવ્યું તો કેવો બરકતવાળો છે તે અલ્લાહ કે જે સર્વોત્તમ સૌથી વધારે ઉત્તમ પેદા કરનાર છે પછી તે બાદ તમે બધા ચોક્કસ જ મરવાના છો يوم القيامة تبعثون પછી કયામતના દિવસે તમે પાછા કબરોમાંથી ઉઠાડવામાં આવશો. ولقد خلقنا فوقكم سبع طرائق وما كنا عن الخلق غافلين. અને ચોક્કસ જ અમોએ તમારા પર સાત આસમાનો બનાવ્યા છે અને અમે સૃષ્ટિ યાનિ કે તમામ પેદા કરેલ ચીજોથી અજાણ ન જ હતા. وأنزلنا من السماء ماء بقدر فأسكنناه في الأرض وإنا على ذهاب به لقادرون. અમોએ આસમાનમાંથી જરૂરી હિસાબમાં પાણી ઉતાર્યું, પછી તેને જમીનમાં થંભાવી દીધું, ને બેશક અમે તેને લઈ જવા વહાવી દેવા ઉપર પણ કાબુ રાખીએ છીએ. પછી અમોએ તે થકી જ તમારા માટે ખજૂરો તથા દ્રાક્ષના બગીચા પેદા કર્યા, જેમાં તમારા માટે જાત જાતના ઘણા મેવા પેદા થાય છે, ને તેમાંથી જ તમે ખાઓ પણ છો. وشجرة تخرج من طور سيناء تنبت بالدهن وصبغ للآكلين. ને એક ઝાડ કે જે સીના નામના પહાડમાં ઉગે છે તે એક જાતનું તેલ લઈને ઉગે છે, ને ખાનારાઓ માટે લીલોતરી પણ. وَإِنَّ لَكُمْ فِي الْأَنْعَامِ لَعِبْرَةً نُسْقِيكُمْ مِمَّا فِي بُطُونِهَا وَلَكُمْ فِيهَا مَنَافِعُ كَثِيرَةٌ وَمِنْهَا تَأْكُلُونَ. ને બેશક ચાર પગાઓમાં પણ તમારા માટે એક સબક છે, જે કાંઈ તેમના પેટમાં છે તેમાંથી અમે તમને દૂધ પાઈએ છીએ, અને તેમાં તમારા માટે બીજા પણ ઘણા લાભ છે, ને તેમાંથી જ કેટલાકોનું માંસ પણ તમે ખાઓ છો. અને તેમના પર તથા વહાણો પર કશ્તીઓ પર તમે સવાર થઈ ફરો છો. ولقد أرسلنا نوحا إلى قومه فقال يا قوم اعبدوا الله ما لكم من إله غيره أفلا تتقون. ને ચોક્કસ જ અમોએ નૂહને તેની કોમ તરફ મોકલ્યો હતો, પછી તેણે પોતાની કોમને કહ્યું કે એ મારી કોમ, તમે અલ્લાહની ઇબાદત કરો, જેના સિવાય તમારો બીજો કોઈ ઇબાદતને લાયક નથી, તો શું તમે ડર નથી પામતા? فقال الملأ الذين كفروا من قومه ما هذا إلا بشر مثلكم يريد أن يتفضل عليكم ولو شاء الله لأنزل ملائكة ما سمعنا بهذا في آبائنا الأولين. ત્યારે નૂહની કોમમાંથી જેઓ ઈમાન લાવ્યા ન હતા તેમના સરદારોએ કહ્યું કે આ નૂહ કાંઈ જ નથી, પણ તમારા જેવો એક માણસ છે, જે એવું ચાહે છે કે તમારા પર તે બલંદી મેળવે, યાની કે સરદાર બની રહે, ને અગર અલ્લાહ ચાહતે તો તેના બદલામાં ચોક્કસ જ ફરિશ્તો ઉતારતે. અમોએ તો અમારા આગલા બાપ દાદાઓના સમયમાં પણ આવી વાત સાંભળી નથી. આ કાંઈ જ નથી, પણ એક સામાન્ય સાધારણ માણસ કે જેને પાગલપણું થઈ ગયું છે, માટે તમે તેના બારામાં થોડો વખત વાત જોવો. قال رب انصرني بما كذبون تو نوحے عرض کری کہ اے مارا پالنہار آ لوکوئے منے جھٹلاویو چھے ماٹے تو ماری مدد کر فأوحينا إليه أن اصنع الفلك بأعيننا ووحينا فإذا جاء أمرنا وفارت النور فاسلك فيها من كل زوجين اثنين وأهلك إلا من سبق عليه القول منهم ولا تخاطبني في الذين ظلموا إنهم مغرقون جیتھی اموئے تینا طرف وحی کری کہ تو اماری آنکھوں سامے تتھا امارا سوچنو مجب ایک وہاں بناو پچھی جارے امارا حکم آوی پہنچے તથા ભઠ્ઠીમાંથી પાણી ઉભરાવા માંડે ત્યારે દરેક જાનવરનું એક એક જોડું તે વહાણમાં લઈ લેજે ને તારા ઘરવાળાઓને પણ તેમાં બેસાડી લેજે સિવાય કે જેના વિશે ડૂબી જવાનો પહેલાથી જ હુકમ થઈ ચૂક્યો છે ને હવે જેઓ ઝુલમગાર છે તેમના બારામાં મને કહેજે નહીં કારણ કે તેઓ બેશક ડુબાડી દેવામાં આવનાર છે فإذا استويت أنت ومن معك على الفلك فقل الحمد لله الذي نجانا من القوم الظالمين પછી જ્યારે તું તથા તારા સાથીઓ વહાણમાં બરાબર બેસી જાઓ ત્યારે તું કહેજે કે બધા ગુણગાન ને તારીફ એ જ અલ્લાહના માટે છે કે જેણે અમને ઝુલમગાર લોકોના ઝુલમોથી છુટકારો આપ્યો وَقُلْ رَبِّ أَنزِلْنِي مُنزَلًا مُبَارَكًا وَأَنتَ خَيْرُ الْمُنزِلِينَ ને આ દુઆ કરજે કે એ મારા પાલનહાર મને બરકતવાળા ઉતારા પર ઉતારજે ને તું જ સૌથી સારો ઉતારનારો છે ઇન ફી ذلك لآيات وإن كنا لمبتلين બેશક તે નૂહના બનાવમાં નિશાનીઓ છે ને બેશક અમે હંમેશા લોકોની કસોટીને પરીક્ષા કરતા રહીએ છીએ ثم أنشأنا من بعدهم قرنا آخرين પછી તેમના નાશ પછી અમોએ એક બીજી પેટી સમુદ્રની કોમ પેદા કરી فَأَرْسَلْنَا فِيهِمْ رَسُولًا مِنْهُمْ أَنِ اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَٰهٍ غَيْرُ أَفَلَا تَتَّقُونَ પછી તેઓમાંથી જ અમોએ તેમનામાં એક શખ્સ સાલેહને રસૂલ બનાવી આ હુકમ સાથે મોકલ્યા કે તમે અલ્લાહની ઇબાદત કરો તેના સિવાય તમારો કોઈ માબૂદ નથી પૂજવાને લાયક નથી તો શું તમે તેના અઝાબથી બીતા નથી وقال الملأ من قومه الذين كفروا وكذبوا بلقاء الآخرة وأترفناهم في الحياة الدنيا ما هذا إلا بشر مثلكم يأكل مما تأكلون منه ويشرب مما تشربون ને તે સાલેહની કૌમમાંથી તે સરદારો કે જેઓ ઈમાન લાવ્યા ન હતા ને કયામતની મુલાકાતને જુઠલાવતા હતા ને જેમને અમોએ આ દુનિયાની જિંદગીમાં સુખી બનાવ્યા હતા તેઓ આપસમાં કહેવા લાગ્યા કે આ રસૂલ તો તમારા જેવો જ એક સાધારણ માણસ છે જે કાંઈ તમે ખાઓ છો તેમાંથી તે પણ ખાય છે ને તમે જે કાંઈ પીવો છો તેમાંથી તે પણ પીવે છે وَلَئِنْ أَطَعْتُمْ بَشَرًا مِثْلَكُمْ إِنَّكُمْ إِذًا لَخَاسِرُونَ ને અગર તમે તમારા જેવા એક માણસનો હુકમ માનશો તો એ હાલતમાં બેશક તમે નુકસાન ઉઠાવનારા થઈ જશો أيعدكم أنكم إذا متم وكنتم ترابا وعظاما أنكم مخرجون. અને ઈમાન ન લાવનારા સરદારો કહે છે કે શું તમને તે આ વાતથી બિવરાવે છે કે જ્યારે તમે મરી જશો ને માટી તથા હાડકા બની જશો તો પણ તમે પાછા કબરમાંથી કાઢવામાં આવશો. અરે જે વાતથી તમને બિવરાવવામાં આવે છે તે અક્કલથી દૂર છે. إن هي إلا حياتنا الدنيا نموت ونحيا وما نحن بمبعوثين. بيجي وقت جيوتا ثو كيو جي كاي چه تي آ دنیا ني زندگي چه جا امي مريا چه اني جيويا چه اني امي پاچا اٹھاڑوا ما نهي آوية. إن هو إلا رجل افترى على الله كذبا وما نحن له بمؤمنين. અને બે ઈમાન સરદારો કહે છે કે આ સાલે બીજો કોઈ નથી પણ એવો શખ્સ છે કે જેણે અલ્લાહ પર જૂઠી તહમત મૂકી છે, ખોટો આક્ષેપ ને આરોપ મૂક્યો છે અને અમે તેના પર ઈમાન લાવનારા નથી. قال رب انصرني بما كذبون. આથી તે રસૂલે અર્જ કરી કે એ મારા પાલનહાર, આ લોકોએ મને જૂઠલાવ્યો છે, માટે તું મારી મદદ કર. قال عما قليل ليصبحن نادمين. જેથી અલ્લાહે ફરમાવ્યું કે નજદીકના સમયમાં તેઓ સાચે જ પસ્તાવો કરવા માંડશે. પછી તેઓને અમારા સાચા વચન મુજબ એક કિકિયારીએ યાની કે ભયાનક ચીસે પકડી લીધા. પછી અમોએ તેમનો કચરો પૂંજો કરી નાખ્યા. માટે જુલમગાર લોકો દૂર થાઓ, યાની કે જુલમગાર લોકો અલ્લાહની રહેમત થી દૂર થાઓ. પછી અમોએ તેમની પાછળ બીજી પેઢીઓ નવેસરથી પેદા કરી. ما تسبق من أمة أجلها وما يستأخرون. કોઈ ટોળું પોતાના જીવન મરણના નક્કી કરેલા સમયથી ન આગળ વધી શકે છે ને ન પાછળ રહી શકે છે. ثم أرسلنا رسلنا تترى كلما جاء أمة رسولها كذبوه فأتبعنا بعضهم بعضا وجعلناهم أحاديث. પછી અમોએ અમારા રસૂલ ઉપરા ઉપરી મોકલ્યા કર્યા. જ્યારે જ્યારે કોઈ ઉમ્મતનો કોઈ કોમનો રસૂલ તેમની પાસે આવ્યો ત્યારે ત્યારે તેને તેમણે જૂઠલાવ્યા કર્યો, જેથી અમોએ પણ તેમને એકબીજાના પગલે પગલે પાડી નાશ કરી નાખ્યા ને તેમના ફના થવાને નાશ થવાને કહાની બનાવી દીધી. માટે જે લોકો ઈમાન નથી લાવતા તેઓ અલ્લાહની દયાથી દૂર થાઓ. ثم أرسلنا موسى وأخاه هارون بآياتنا وسلطان مبين. પછી અમોએ મૂસા તથા તેના ભાઈ હારૂનને અમારી નિશાનીઓ તથા ખુલ્લી હુકુમત સાથે મોકલ્યા. إلى فرعون وملئه فاستكبروا وكانوا قوما عالين. ફિરઔન તથા તેના સરદારો તરફ પણ તેઓએ અભિમાન કર્યું અને તેઓ હતા જ માથા ભારે લોકો. ને કહેવા લાગ્યા કે શું અમે અમારા જેવા બે માણસો પર ઈમાન લઈ આવીએ જ્યારે કે એ બેની કોમ અમારી ગુલામીમાં છે. فكذبوهما فكانوا من المهلكين. خلاصو કે તેઓએ તે બેને જુઠલાવ્યા જેથી તેઓ સર્વે નાશ પામનારાઓમાંથી થયા. وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ لَعَلَّهُمْ يَهْتَدُونَ. ને ચોક્કસ જ અમોએ મૂસાને કિતાબ આપી હતી કે જેથી તે લોકો હિદાયત મેળવે, સાચો રસ્તો ઇખ્તિયાર કરે. وجعلنا ابن مريم وأمه آية وآويناهما إلى ربوة ذات قرار ومعين. અને અમોએ મરિયમના દીકરા તથા તેની માને અમારી કુદરતની નિશાનીઓ બનાવી ને તે બેને એક ઊંચા ટેકરા પર કે જે આરામ જગ્યા અને સાફ પાણીવાળી જગ્યા હતી આશરો આપ્યો. يا أيها الرسل كلوا من الطيبات واعملوا صالحا إني بما تعملون عليم. نتمني مارو સાધારણ હુકમ હતો કે એ પૈગંબરો તમે પાક વસ્તુઓમાંથી ખાઓ અને નેકી કરતા રહો, બેશક તમે જે કાંઈ કરો છો તે હું પૂરેપૂરી રીતે જાણું છું. وَإِنَّ هَذِهِ أُمَّتُكُمْ أُمَّةً وَاحِدَةً وَأَنَا رَبُّكُمْ فَاتَّقُونِ. ને એ લોકો, બેશક તમારો આ રસ્તો હકીકતમાં એક જ સાચો રસ્તો છે, યાનિ કે મઝહબ ઇસ્લામ હકીકતમાં એક સાચો મઝહબ છે, ને હું તમારો પાલનહાર છું, માટે મારાથી બીતા રહો. فتقطعوا امرهم بينهم زبرا كل حزب بما لديهم فرحون. પણ તેઓએ પોતાના મઝહબી મામલાને અંદરો અંદર કાપી કટકે કટકા કરી નાખ્યા. દરેક ફિરકો, દરેક રાહ તેની પાસે જે કાંઈ છે તેનાથી ખુશ ખુશ છે. فذرهم في غمرتهم حتى حين. માટે એ રસૂલ, એક મુદ્દત સુધી તું તેમને આ અજાણતાના જાહેલિયતના ઘેનમાં ને બેહોશીમાં પડ્યા રહેવા દે. શું તેઓ એવું ગુમાન કરે છે કે અમે તેમને દોલત અને ઔલાદ થકી જે મદદ કરી રહ્યા છીએ? તેને આ લોકો અમે તેમના માટે લાભ પહોંચાડવાની ઉતાવળ કરીએ છીએ એમ માને છે? એમ નથી, બલકે તેઓને સાચી હકીકતનું મુદ્દલ ભાન નથી. બેશક તે લોકો કે જેઓ પોતાના પાલનહારની બીકમાં ડરેલા રહે છે, ખોફ સદા રહે છે. والذين هم بآيات ربهم يؤمنون. ને તેઓ કે જેઓ પોતાના પાલનહારની નિશાનીઓ પર ઈમાન રાખે છે. والذين هم بربهم لا يشركون. ને તેઓ કે જેઓ પોતાના પાલનહારનો કોઈને શરીક કે ભાગીદાર બનાવતા નથી. والذين يؤتون ما آتوا وقلوبهم وجلة وقلوبهم وجلة أنهم إلى ربهم راجعون. ને તે લોકો કે જેઓ અલ્લાહની રાહમાં બની શકતું આપે છે એવી હાલતમાં કે તેમના મન આ વાતથી બીધેલા હોય છે કે તેઓ ચોક્કસ જ પોતાના પાલનહારની હુજૂરમાં પાછા ફરીને જનારા છે. أولئك يسارعون في الخيرات وهم لها سابقون. તેઓજ નેકીઓમાં ઉતાવળ કર્યા કરે છે અને તેઓજ તે માટે આગળ વધે છે. ولا نكلف نفسا إلا وسعها ولدينا كتاب ينطق بالحق وهم لا يظلمون. ને અમે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ માણસને તેની સહન શક્તિથી વધારે તકલીફ આપતા નથી, ને અમારી પાસે લોકોની કરણીનું એક લખાણ છે જે સાચે સાચું બોલે છે. ને તે લોકો પર કાંઈ જુલમ કરવામાં નહીં આવે. بل قلوبهم في غمرة من هذا ولهم أعمال من دون ذلك هم لها عاملون. પણ તેમના દિલો તેમના તરફથી સખત ગફલતમાં છે, ભૂલાવામાં છે, ને તેમના કાર્યો યાની કે ખરાબ કાર્યો તે સિવાય કાંઈ બીજા પણ છે જે તેઓ કર્યા કરે છે. حتى إذا أخذنا مترفيهم بالعذاب إذا هم يجأرون. અહીં સુધી કે જ્યારે અમે તેઓમાંથીના એશ આરામમાં જિંદગી ગુજારનારાઓને અઝાબમાં સપડાવીએ છીએ ત્યારે તેઓ મદદ માટે કકળાટ કરવા માંડે છે. لا تجأروا اليوم إنكم منا لا تنصرون. ત્યારે અમારા તરફથી કહેવામાં આવે છે કે આજે કકળાટ ન કરો, બેશક તમને અમારા તરફથી કાંઈ પણ મદદ કરવામાં નહીં આવે. قد كانت آياتي تتلى عليكم فكنتم على أعقابكم تنكصون. કેમ કે તમારા પર અમારી આયતો જરૂર પડવામાં આવતી હતી, પણ તમે તમારા પાછલા પગોએ ફરી જતા હતા. مستكبرين به سامرا تهجرون. ને અભિમાન કરીને તે રસૂલને કહાણી કહેનાર તરીકે ગણી કાઢી છોડી ચાલ્યા જતા હતા. અફલમ યદબ્બરુ અલ-કૌલ અમ જાઅહુમ મા લમ યાતી આબાઅહુમ અલ-અવ્વલીન. શું તેમણે અલ્લાહના બોલોનું ચિંતન મનન અને વિચાર નથી કર્યો, અથવા તેમની પાસે એવું કંઈ આવી ગયું છે કે તેવું તેમના આગલા બાપ દાદાઓ પાસે આવ્યું ન હતું? أم لم يعرفوا رسولهم فهم له منكرون. અથવા તો તેમણે પોતાના રસૂલને ઓળખ્યો નથી કે જેથી તેઓ તેનો ઇનકાર કરે છે. أم يقولون به جنة بل جاءهم بالحق وأكثرهم للحق كارهون. અથવા તેઓ આ કહે છે કે તેને પાગલપણું થઈ ગયું છે? નહીં, બલકે તે તો તેમની પાસે સાચી વાત લઈને આવ્યા છે, તેમજ તેઓમાંથી ઘણા ખરા સચ્ચાઈથી નફરત કરનારા છે. ને જો સચ્ચાઈ હક તેમની ઈચ્છાઓ મુજબ કરવા માંડે તો આસમાનો તથા જમીન અને જેઓ તેઓમાં છે તે બધામાં અંધાધૂંધી ફેલાઈ જાય. બલકે આ કુરાને મજીદમાં આમોએ તે આગલાઓના મિસાલો તેમના માટે સબક આપ્યો છે, છતાં પણ તેઓ પોતાના માટે આપેલા આ સબકથી મોઢું ફેરવે છે. أم تسألهم خرجا فخراج ربك خير وهو خير الرازقين. أي رسول شون تو تمني پاسے کئی بدلو مانگے چھے یعنی کہ شون تو تمني پاسے تاری رسالت نو کئی بدلو مانگے چھے پن تارا پالنہار طرف نو بدلو بہتر چھے نے તેજ સૌ કરતા ઉત્તમ રોજી આપનારો છે. وَإِنَّكَ لَتَدْعُوهُمْ إِلَى صِرَاطٍ مُسْتَقِيمٍ. ને બેશક તું તેમને સીધા રસ્તા તરફ બોલાવે છે. وَإِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ عَنِ الصِّرَاطِ لَنَاكِبُونَ. પણ જેઓ આખિરત પર ઈમાન નથી રાખતા, મર્યા પછીની જિંદગી પર ઈમાન નથી રાખતા, તેઓ સાચા રસ્તાથી હટી ગયા છે. وَلَوْ رَحِمْنَاهُمْ وَكَشَفْنَا مَا بِهِمْ مِنْ ضُرٍّ لَلَجُّوا فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ. ને જો અમે તેમના પર દયા કરીએ તથા જે મુસીબત તેમને હોય તે ટાળી દઈએ, ખતમ કરી દઈએ, તો પણ તેઓ પોતાની ગુમરાહીમાં, પોતાના ભટકાવાપણામાં આંધળા બની જીત પર અડગ રહી હઠાગ્રહ કરતા જ રહેશે. ولقد أخذناهم بالعذاب فما استكانوا لربهم وما يتضرعون ને અમોએ તેમને અઝાબમાં ગિરફ્તાર કર્યા ત્યારે પણ તેમણે પોતાના પાલન કરતા સામે ન આજીસી કરી અને ન કરગર્યા. હત્તા ઇઝા ફતહના અલયહિમ બાબન ધા અઝાબિન શદીદ ઇઝા હુમ ફીહી મુબલિસૂન ત્યાં સુધી કે જ્યારે અમોએ તેમના પર સખત અઝાબનું એક બારણું ઉઘાડી દીધું ત્યારે તેઓ તેમાં એકદમ હતાશ થઈ નિરાશ થઈ બેસી રહ્યા. ને તે અલ્લાહ એ જ છે જેણે તમારા માટે કાન તથા આંખો તથા દિલ પેદા કર્યા છે, તે છતાંય તમે કેટલો થોડો આભાર ને શુકર માનો છો. وَهُوَ الَّذِي ذَرَأَكُمْ فِي الْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ ને તે એ જ છે જેણે તમને જમીનમાં ફેલાવી દીધા છે ને તેની જ હુજૂરમાં તમને ભેગા કરવામાં આવશે. وَهُوَ الَّذِي يُحْيِي وَيُمِيتُ وَلَهُ اخْتِلَافُ اللَّيْلِ وَالنَّهَارِ أَفَلَا تَعْقِلُونَ ને તે એ જ છે જે મારે છે તથા જીવાડે છે ને તેના જ હુકમથી રાત તથા દિવસની અદલી બદલી થાય છે, શું તમે એટલું નથી સમજતા? બલકે તેઓ તો એવી વાત કરે છે કે જેવી અગાઉના લોકો કહ્યા કરતા હતા. તેઓ કહેવા લાગ્યા કે જ્યારે અમે મરી જઈશું અને માટી તથા હાડકા થઈ જઈશું ત્યારે શું અમે પછી પણ ઉઠાડવામાં આવશું? આ વાયદો તો અમારી સાથે તથા અમારા બાપ દાદાઓ સાથે પહેલાથી જ થતો ચાલ્યો આવે છે. આ કાંઈ જ નથી સિવાય કે આગલા લોકોની કિસ્સા કહાણીઓ છે. એ રસૂલ, તું કહે કે એ લોકો, તમે જાણતા હો તો કહી દો કે આ જમીન અને જે કાંઈ તે જમીનમાં છે તે કોનું છે? તેઓ તરત જ કહેશે કે તે અલ્લાહના જ છે. તું કહે કે છતાં શું તમે વિચાર નથી કરતા? તું કહે કે સાતે આસમાન અને મહાન અર્શનો માલિક ને પાલનહાર કોણ છે? તેઓ તરત જ કહેશે કે તે અલ્લાહના જ છે. તું કહે કે છતાંય તમે તેનાથી નથી બીતા? તું કહે કે અગર તમે જાણતા હો તો આ દેખાડો કે તે કોણ છે જેના હાથમાં દરેક વસ્તુનો અધિકાર છે ને તે જેને ચાહે છે પનાહ આપે છે ને તેની વિરુદ્ધ પનાહ આપવામાં આવતી નથી? તો તેઓ તરત જ કહેશે કે અલ્લાહના હાથમાં છે. તું કહે પછી તમે જાદુમાં ઘેરાય ક્યાં ચાલ્યા જાઓ છો? બલ અતૈનાહુમ બિલ હક્કિ વ ઇન્નહુમ લકાઝિબૂન બલકે અમે તો તેમની પાસે હક લાવ્યા, સાચું લાવ્યા, અને તેઓ ચોક્કસ જ જૂઠા છે. અલ્લાહે ન કોઈ દીકરો બનાવ્યો છે અને ન તેની સાથે બીજો કોઈ ખુદા છે, કેમ કે એવી હાલતમાં તો દરેકે દરેક ખુદા જે જે કંઈ પેદા કરતે તેને સાથે સાથે લઈને જ ફર્યા કરતે, અને તેઓમાંથી દરેક એકબીજા ઉપર ઉપરીપણું ચલાવતે. ખુલાસો કે જે કંઈ તેઓ બયાન કરે છે તેનાથી અલ્લાહ પાક ને નિરાલો છે. عالم الغيب والشهادة فتعالى عما يشركون الله چھپا کے کھلا بناؤ نو جاننارو چھے نے جے جے وستوں نے تے وہ تینی شریک نے بھاگیدار گناوے چھے تے بدا تھی تے بلند چھے قل رب اما ترینی ما یوعدون اے رسول تُو دعا کر કે એ મારા પાલનહાર, જે જે અઝાબનો તેમને વાયદો કરવામાં આવ્યો છે તે અગર તું મને દેખાડે, ત્યારે એ મારા પાલનહાર તું મને ઝાલિમ લોકોમાં ન રાખજે. ને બેશક અમે આ વાત ઉપર કાબુ રાખીએ છીએ કે જે અઝાબનો તે લોકોને વાયદો કરીએ છીએ તે તને દેખાડી દઈએ. તું બુરાઈને એવી વાતથી ટાળી દે કે જે ઉત્તમ હોય, જે કાંઈ તેઓ બયાન કરે છે તેનાથી અમે સારી રીતે જાણકાર છીએ. ને તું દુઆ કર કે એ મારા પાલનહાર, હું શૈતાનોના વસવસાથી, શૈતાનો મારી ઉપર ગાલિબ થઈ જાય તેનાથી તારી પનાહ માંગુ છું, તારી હિફાજત ચાહું છું. ને એ મારા પાલનહાર, આ વાતથી પણ તારી પનાહ માંગુ છું કે તેઓ શૈતાનો ક્યાંય મારી પાસે આવી હાજર ન થઈ જાય. حتى اذا جاء احدهم الموت قال رب ارجعون નાસ્તિકોની હાલત એવી જ રહેશે જ્યાં સુધી કે તેઓમાંથી કોઈને મોત આવશે તો તે અર્જ કરશે કે એ મારા પાલનહાર, મને પાછો દુનિયામાં ફેરવી દે. لعلني اعمل صالحا فيما ترك كلا انها كلمه هو قائلها ومن ورائهم برزخ الى يوم يبعثون કે જેથી હું જે કાંઈ મૂકી આવ્યો છું તેમાં કાંઈક નેકી કરું, કહેવામાં આવશે કે હરગિજ નહીં, આ સિર્ફ એક નકામી વાત છે જે તે બોલી રહ્યો છે. અને તેમની આગળ તે દિવસ સુધી કે જે દિવસે તેઓ પાછા ઉઠાડવામાં આવશે એક બરઝખ રહેશે, એક આડ રહેશે. فإذا نفخ بالصور فلا أنساب بينهم يومئذ ولا يتساءلون પછી જ્યારે સૂર ફૂંકવામાં આવશે, શંખ ફૂંકવામાં આવશે, તો તે દિવસે તેમની વચ્ચે ન તો કોઈ સગપણનો સંબંધ બાકી રહેશે, ન એકબીજાને પૂછશે. فمن ثقلت موازينه فأولئك هم المفلحون પછી જેમના પલડા નેકીઓથી ભારે થશે તેઓ તો ભલાઈ મેળવનારા થશે. ومن خفت موازينه فأولئك الذين خسروا أنفسهم في جهنم خالدون અને જેમના પલડા હલકા રહ્યા, વજનના કાંટા હલકા રહ્યા, બસ તેઓ એ જ છે કે જેઓ પંડે પોતાની જાતને નુકસાન પહોંચાડી હંમેશ માટે જહન્નમમાં રહેશે. આગ તેમના ચહેરા બાળીને રાખ કરી નાખશે અને તેમાં તેઓ દાંત કચકચાવી મોઢું બગાડનારા હશે. أَلَمْ تَكُنْ آيَاتِي تُتْلَى عَلَيْكُمْ فَكُنْتُمْ بِهَا تُكَذِّبُونَ ત્યારે અમે પૂછીશું કે શું મારી આયતો તમને પડી સંભળાવવામાં આવતી ન હતી? જરૂર પડવામાં આવતી હતી, પણ તમે તેને જુઠલાવતા હતા. قالوا ربنا غلبت علينا شقوتنا وكنا قوما ضالين. عرض کرشے کہ اے مارا پالنہار امارو دورباگیا کم نصیبی امارا اوپر سوار تھے گئے અને અમે ગુમરાહ લોકો હતા, ભટકેલા લોકો હતા. ربنا اخرجنا منها فان عدنا فانا ظالمون. એ અમારા પાલનહાર, આમાંથી તું અમને કાઢી લે, પછી જો અમે ફરીથી પણ તેવું કરીએ તો અમે જરૂર ઝાલિમ થઈશું. قال اخسؤوا فيها ولا تكلمون. અલ્લાહ કહેશે, જાઓ એમાં જ હિણાયેલા પડ્યા રહો ને મારી સાથે વાત ન કરો. ઇન્નહુ કાન ફરીકુમ મિન ઇબાદી યકુલુન રબ્બના આમન્ના ફગફિર લના યકુલુન રબ્બના આમન્ના ફગફિર લના વરહમના વઅન્ત ખૈરુર રાહિમીન. બેશક મારા બંદાઓમાંથી એક ટોળું એવું પણ હતું કે જે આ કહ્યા કરતું હતું કે એ અમારા પાલનહાર, અમે ઈમાન લાવ્યા માટે તું અમારા ગુના માફ કર ને અમારા પર દયા કર, અને તું સૌથી ઉત્તમ દયા કરનારો છે. فاتخذتموهم سخريا حتى انسوكم ذكري وكنتم منهم تضحكون. પણ તમે તેની મજાક ઉડાવ્યા કરતા હતા ત્યાં સુધી કે તેમણે તમને મારી યાદ ભૂલાવી દીધી હતી અને તમે તેની હાસી મજાક કર્યા જ કરતા રહ્યા. ઇન્ની જઝૈતુહુમ અલયૌમા બિમા સબરુ અન્નહુમ હુમુલ ફાઇઝૂન. જેથી તેમણે જેવી સબર કરી તેવો જ બદલો આજે મેં તેમને આપ્યો છે કે જેથી તેઓ જ કામયાબી મેળવનારા થયા. قال كم لبثتم في الارض عدد سنين. પછી પૂછે કે તમે જમીન પર કેટલા વર્ષ રહ્યા હશો. قالوا لبثنا يوما او بعض يوم فاسال العادين. અર્જ કરશે કે એક દિવસ અથવા દિવસનો થોડો ભાગ રોકાણા હોઈશું, પણ ગણતરી કરનારાઓને પૂછી લે. قال إن لبثتم إلا قليلا لو أنكم كنتم تعلمون. فرماوشي કે તમે થોડોક જ સમય રોકાણા હતા, જો પહેલેથી તમે સમજ્યા હોત તો કેવું સારું થાત. أفحسبتم أنما خلقناكم عبثا وأنكم إلينا لا ترجعون. શું તમે એમ ધારી લીધું હતું કે અમોએ તમને નકામા પેદા કર્યા છે ને આ કે તમે અમારી હુજૂરમાં પાછા નહીં આવો. فتعالى الله الملك الحق لا اله الا هو رب العرش الكريم. બસ અલ્લાહ જ સાચો બાદશાહ છે, તેના સિવાય કોઈ માબૂદ નથી, એ જ માનવંત આસમાનનો માલિક છે. ومن يدع مع الله إلها آخر لا برهان له به فإنما حسابه عند ربه إنه لا يفلح الكافرون. ને જે કોઈ અલ્લાહની સાથે બીજા કોઈ માબૂદને પુકારશે કે જેના બારામાં તેની પાસે કોઈ દલીલ નથી, તો સિવાય તેના કાંઈ નથી કે તેનો હિસાબ અલ્લાહની પાસે રહેશે. બેશક નાસ્તિકો બેદીનો ભલાઈ નહીં મેળવે. وقل رب اغفر وارحم وانت خير الراحمين. ને એ રસૂલ, તું કહે છે કે એ મારા પાલનહાર, તું માફ કરી દે ને દયા કર, ને તું સૌથી સારો દયા કરનારો છે.